وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. أن السمود والاو طرف અમોએ તેમના દોસ્ત સાલેહને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, તમે અલ્લાહની ઇબાદત કરો, અલ્લાહને પૂજો, જેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી, ઇબાદતને લાયક નથી. તેણે જ તમને જમીનની માટીમાંથી ઊભા કર્યા ને તેણે જ તમને તેમાં વસાવ્યા, માટે તેની પાસે બક્ષિસ ચાહો, પછી તેની તરફ રજૂ થાઓ. बेशक मारो पालनहार नजदीक होवाथी पासे होवाथी दुआनो कबूल करनारो छे. قالوا يا صالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما يعبد آباؤنا وإننا لفي شك مما تدعونا إليه مريب. તો તેમની કોમે જવાબ આપ્યો કે એ સાલે, ચોક્કસ જ આ પહેલા તો અમને તારાથી મોટી મોટી આશાઓને ઉમ્મીદ હતી, પણ શું હવે તું અમને અમારા બાપ દાદા જે જે વસ્તુઓને પૂજતા હતા, જે જે વસ્તુઓની ઇબાદત કરતા હતા, તેમની ઇબાદત કરવાની મનાઈ કરે છે, અને તું જેની તરફ અમને બોલાવે છે, યાની કે જે તરફ તરફ અમને બોલાવે છે, તેના વિશે અમને બેશક મજબૂત શંકા છે. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تخسير. صالح કહ્યો કે એ મારી કોમ, શું તમે એટલું નથી સમજતા કે જો હું મારા પાલનહાર તરફથી બરાબર ચોક્કસ દલીલ ઉપર હોઉં તથા તેણે મને પોતા તરફથી રહેમત અતા કરી હોય, નબુવત અતા કરી હોય, પછી જો હું તેની નાફરમાની કરું તો અલ્લાહની પકડમાંથી બચાવવા માટે મારી મદદ કોણ કરશે? માટે તમે તો મારા નુકસાનમાં વધારો જ કરો છો. વયા કૌમી હાધીહી નાકતુલ્લાહી લકુમ આયા ફદરૂહા તાકુલ ફી અર્ધિલ્લાહી વલા તમસ્સુહા બિસુ વલા તમસ્સુહા બિસુ ઇન ફયાખુધકુમ અઝાબુન ક઼રીબ. અને એ મારી કૌમ, અલ્લાહની આ ઊંટણી તમારા માટે મારી નબુવતની એક નિશાની છે, માટે તેને છોડી દો કે તે અલ્લાહની જમીનમાં ચર્ચા કરે અને તેને ઈજા પહોંચાડવાના મકસદથી અડશો નહીં, નહીતર તમને તરત જ અલ્લાહનો અઝાબ પકડી લેશે, અલ્લાહની સજા તમારા પર નાઝિલ થશે. فعقروها فقال تمتعوا في داركم ثلاثة أيام ذلك وعد غير مكذوب. તે છતાં તે લોકોએ તે ઊંટણીની કૂચો કાપી નાખી, જેથી સાલેહે કહ્યું કે એ લોકો, તમે ત્રણ દિવસ સુધી પોતપોતાના ઘરોમાં મોજ મજા ભોગવી લો, કારણ કે સજાનો આ વાયદો એવો છે કે જે જૂઠો પડવાનો નથી. نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي يومئذ إن ربك هو القوي العزيز. પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, યાની કે અમારો અઝાબ નાઝિલ થયો, ત્યારે અમોએ સાલેહને તથા તેમને કે જેઓ તેની સાથે ઈમાન લાવ્યા હતા અમારી દયાથી બચાવી લીધા, તેમજ તે દિવસની ફજેતીથી પણ બચાવી લીધા. બેશક તારા પાલનહાર એ જ તાકતવર અને બધું કરી શકવાને તાકતવર છે. وأخذ الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود أن الظالمون એક કિકિયારીએ પકડી લીધા જેથી તેઓ પોતપોતાના ઘરોમાં થાંભલા જેવા બની રહી ગયા. જાણે તેઓ તેમાં કદી વસ્યા જ ન હતા. ખબરદાર, સમુદવાળાઓએ પોતાના પાલનહારનો ઇનકાર કર્યો, કુફ્ર કર્યું. ખબરદાર, સમુદવાળાઓ તેની બારગાહથી ધૂતકારીને તરછોડી કાઢવામાં આવ્યા છે. وَلَقَدْ جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَى قَالُوا سَلَامًا قَالَ سَلَامٌ فَمَا لَبِثَ أَنْ جَاءَ بِعِجْلٍ حَنِيذٍ. અને ખરેખર અમારા મોકલેલા મલાઈકા ઇબ્રાહીમ પાસે ખુશખબર લઈને આવ્યા. તેમણે આવીને કહ્યું કે તમારા પર સલામ થાય. તેણે પણ કહ્યું કે તમારા પર પણ સલામ થાય. પછી કાંઈ પણ મોડું ન કરતા ઇબ્રાહીમ એક ભૂંજેલું વાછરડું લઈ આવ્યા, ભૂંજેલું ગાયનું બચ્ચું લઈ આવ્યા. تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا تخف إنا أرسلنا إلى قوم لوط. પણ પછી જ્યારે જોયું કે તેમના હાથ ખાવાના તરફ લંબાતા નથી ત્યારે ઇબ્રાહીમ તેમને અજાણ્યા સમજ્યા અને મનમાં જ તેમનાથી બીક લાગી. ત્યારે તેઓએ કહ્યું કે તમે ડર ન પામો, અમે બેશક લૂતની કોમ તરફ સજા આપવા માટે મોકલવામાં આવ્યા છીએ. અને ઇબ્રાહીમની બીબી ત્યાં ઉભેલા હતા, તેણી એ જ વખતે હામેલા થઈ ગયા, રજસ્વાલા થઈ ગયા. પછી અમોએ તેણીને ઇસહાક દીકરાની ખુશખબર આપી અને ઇસહાક પછી યાકૂબની. قالت يا ويلتا ألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب. ત્યારે ઇબ્રાહીમની બીબીએ કહ્યું કે કેવું અજબ, શું મને બચ્ચાનો જન્મ થશે એવી હાલતમાં કે હું બૂઢી થઈ ગઈ છું અને આ મારા ધણી પણ ખૂબ જ ઝઈફ થઈ ગયા છે. ચોક્કસ જ આ ખૂબ જ નવાઈ પમાડે એવી વિચિત્ર અને અજબ વાત છે. قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه حميد مجيد. તે મલાઈકાઓએ કહ્યું કે એ ઔરત, શું તું અલ્લાહના હુકમથી અલ્લાહની કુદરતથી અજબ થાય છે? એ ઘરવાળાઓ, તમારા પર અલ્લાહની રહેમત અને તેના આશીર્વાદ થાય. બેશક અલ્લાહ વખાણને લાયક ને મોટો મહિમા વાળો છે. પછી જ્યારે ઇબ્રાહીમની બીક દૂર થઈ અને તેને ખુશખબર પહોંચી ગઈ ત્યારે તે લૂતની કોમની તરફદારીમાં અમારી સાથે વાદવિવાદની ચર્ચા કરવા લાગ્યા. બેશક ઇબ્રાહીમ મોટા સહનશીલ, નમ્ર મનના ને અલ્લાહની તરફ રજૂ થનારા હતા. يَا إِبْرَاهِيمُ أَعْرِضْ عَنْ هَذَا إِنَّهُ قَدْ جَاءَ أَمْرُ رَبِّكَ وَإِنَّهُمْ آتِيهِمْ عَذَابٌ غَيْرُ مَرْدُودٍ. અમોએ કહ્યું કે એ ઇબ્રાહીમ તું આ બાબતથી છેટે થઈ જા, બેશક તે બાબતે તારા પાલનહારનો હુકમ ચોક્કસ જ આવી ચૂક્યો છે, ને બેશક તેમના પર એવો અઝાબ આવનાર છે, એવી સજા થનાર છે કે જે ટળી શકનાર નથી. وضاق بهم ذرعا وقال هذا يوم عصيب. અને જે વખતે મારા મોકલેલા મલાઈકા લૂતની પાસે આવ્યા ત્યારે તેને તેમના માટે દિલગીરી થઈ, અફસોસ થયો, અને તેમના કારણે તેનું મન દુભાણું, મન સંકોચાણું, યાને તેમને મદદ કરવાની તેનામાં હિંમત રહી નહીં, અને પોતા મેળે કહેવા લાગ્યા કે આ ખૂબ જ મહામારીનો, તકલીફનો દિવસ છે. وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد. અને તેની કોમ વાળા તેની તરફ બદદાનતથી ઉતાવળે ધસી આવ્યા, અને તેઓ પહેલાથી જ બદકારીઓ કરતા હતા. તે લોકોને તેણે કહ્યું કે એ મારી કોમ, આ મારી દીકરીઓ હાજર છે, તેણીઓ તમારા માટે વધુ પાક છે, માટે અલ્લાહથી બીઓ ને મારા મહેમાનોની બાબતે મને ફજેત ન કરો. શું તમારામાં કોઈ પણ ભલો માણસ નથી, નેક માણસ નથી? قالوا لقد علمت ما لنا في بناتك من حق وانك لتعلم ما نريد. તો તે લોકોએ કહ્યું કે તું સારી રીતે જાણે છે કે અમને તારી દીકરીઓ સાથે કાંઈ લેવા દેવા નથી, ને જે કાંઈ અમે ચાહીએ છીએ તે બેશક તું જાણે છે. قال لو ان لي بكم قوه او اوي الى ركن شديد. લૂતે કહ્યું કે કદાચ ને તમારી સામે થવાની મારામાં તાકાત અથવા મે કોઈ મજબૂત થાંભલાનો આશરો લીધો હોત તો કેવું સારું થાત. قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب. ફરિશ્તાઓએ કહ્યું કે એ લૂત, બેશક અમે તારા પાલનહારના મોકલેલા ફરિશ્તા છીએ, જેથી તેઓ તારા સુધી હરગીજ કોઈ કાળે પહોંચી શકશે નહીં, માટે તમે થોડીક રાત્રિ બાકી રહે તારા કુટુંબીઓને સાથે લઈને ચાલતા થજો, અને તમારામાંથી કોઈ પાછું ફરીને જોવે નહીં, પણ તારી બીબી આ હુકમને પાલન નહીં કરે, કારણ કે બેશક તેણીના ઉપર પણ એ જ સજા મુસીબત પડનાર છે કે જે બધા ઉપર પડશે. બેશક તેમની સજાનો સમય સવારનો છે, શું સવારનો સમય પાસે નથી? عليها من سجيل منضود. પછી જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો, અમારો અઝાબ નાઝિલ થયો, ત્યારે અમોએ તે જમીનનો ભાગ તળિયા ઉપર કરી નાખ્યો અને તેના ઉપર થર ઉપર થર ચોંટેલા માટીના ભૂંજેલા પથ્થરો વરસાવ્યા. જે તારા પાલનહાર પાસે સજા માટે નિશાન રાખેલા હતા ને મક્કાના ઝાલિમોથી તે જગ્યા ઘણે છેટે નથી. وَإِلَى مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ وَلَا تَنْقُصُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ إِنِّي أَرَاكُمْ بِخَيْرٍ وَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُحِيطٍ. أَنَّ مَدْيَنَ وَاسِيُو طَرَف અમોએ તેમના દોસ્ત શોએબને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી, અને માપ તથા તોલ ઓછા આપો નહીં, ને બેશક હું તમને સુખી જોઉં છું, ને બેશક મને તમારી બાબતે ઘેરી લેનારા દિવસની સજાનો અંદેશો છે. وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ. ને એ મારી કોમ, માપ તથા તોલ અદલ ઇન્સાફની સાથે પૂરેપૂરા આપો, ને લોકોને તેમની ખરીદેલી વસ્તુઓમાં ઓછું આપો નહીં, ને જમીનમાં બગાડ કરવાના મકસદથી ફસાદ કરતા ફરો નહીં. તકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુમિનીન વમા અના અલયકુમ બિહફીઝ. અગર તમને વિશ્વાસ હોય તો તમારા માટે અલ્લાહ જે કાંઈ વેપારમાં બચત રાખે છે એ જ બહેતર છે, ને હું કાંઈ તમારો નિગેહબાન નથી. قَالُوا يَا شُعَيْبُ أَصَلَاتُكَ تَأْمُرُكَ أَن نَتْرُكَ مَا يَعْبُدُ آبَاؤُنَا أَوْ أَن نَفْعَلَ فِي أَمْوَالِنَا مَا نَشَاءُ إِنَّكَ لَأَنْتَ الْحَلِيمُ الرَّشِيدُ. તેની કોમે કહ્યું કે એ શોએબ, શું તારી નમાઝ તને એ વાતનો હુકમ આપે છે કે જેની અમારા બાપ દાદા પૂજા કર્યા કરતા હતા, ઇબાદત કરતા હતા, તેને અમે છોડી દઈએ, અથવા અમારા માલ દોલતમાં જેવું અમારું મન ચાહે તેવું ન વર્તીએ? તું જ એક મોટો સહનશીલ ને ડાયો છે. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا حسنا وما أريد أن أخالفكم إلى ما أنهاكم عنه إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. શોએબે કહ્યું કે એ મારી કોમ, શું તમારી સમજમાં આવે છે કે અગર હું મારા પાલનહાર તરફથી ખુલ્લી દલીલ ઉપર હોઉં અને તેણે પોતાના તરફથી મને સારી રોજી અતા કરી હોય, તો શું હું અલ્લાહની વિરુદ્ધતા કરીશ? અને હું એ પણ નથી ચાહતો કે જે વસ્તુથી હું તમને રોકું છું તે તમારાથી ઉલટો થઈ હું જ કરવા માંડું. મારાથી જ્યાં સુધી બની શકે હું તો તમારી સુધારણા ચાહું છું, ને મારી સાચા રસ્તા તરફની પ્રેરણા ઇન્સ્પિરેશન સિર્ફ અલ્લાહ તરફથી જ છે. તેના ઉપર જ મેં ભરોસો કર્યો છે ને તેની તરફ હું રજૂ થાઉ છું. وَيَا قَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِي أَنْ يُصِيبَكُمْ مِثْلُ مَا أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَنْ يُصِيبَكُمْ مِثْلُ مَا أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَالِحٍ وَمَا قَوْمُ لُوطٍ مِنْكُمْ بِبَعِيدٍ. نَأَيْ مَارِكُمْ خَبَرْدَار મારા તરફની તમારી વિરુદ્ધતા તમને એવા દોષિત બનાવી ન મૂકે કે જેના કારણે તમારી હાલત એવી થાય કે જેવી હાલત નૂહની કોમ અથવા તો હુદની કોમ અથવા સાલેહની કોમની થઈ હતી. વળી લૂતની કોમ તથા તમારી વચ્ચે કઈ લાંબો સમય પણ વીત્યો નથી, પસાર થયો નથી. واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود. અને તમારા પાલનહારથી માફી માંગો, પછી તેની તરફ રજૂ થાઓ, તેની તરફ પાછા આવો, હાજર થાઓ. બેશક મારો પાલનહાર મોટો રહેમ કરનાર ને હેતાળ છે, મોહબ્બત વાળો છે. قالوا يا شعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا ولولا رهطك لرجمناك وما أنت علينا بعزيز. તેઓએ જવાબ આપ્યો કે એ શોએબ, તું જે કઈ બોલે છે તેનો વધારાનો ભાગ તો અમે સમજતા જ નથી, ને બેશક અમે તો તને અમારામાં સાચે જ કમજોર જોઈએ છીએ, ને જો અમને તારા કુટુંબનો વિચાર ન હોત તો જરૂર તારા પર પથ્થરોનો વરસાદ વરસાવતે, અને તું અમારા મુકાબલામાં અમારી સામે તાકતવર તો નથી જ. قال يا قوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي بما تعملون محيط. શોએબે કહ્યું કે એ મારી કોમ, શું મારા કુટુંબીઓ તમારી નજદીક અલ્લાહથી પણ વધુ પ્યારા છે? અને તમોએ અલ્લાહના હુકમને પીઠ પાછળ નાખી દીધો છે. બેશક જે વર્તાવ પણ તમે ચલાવો છો તે મારા પાલનહારના ઇલમની હદમાં છે. سوف تعلمون من يأتيه عذاب يخزيه ومن هو كاذب وارتقبوا إني معكم رقيب. ને એ મારી કોમ, તમે તમારી જગ્યાએ જે ચાહો તે કરો, તમારી રીતે જે ચાહો તે કરો, હું પણ બેશક કંઈક કરનારો છું. આગળ જતા તમે પોતે જાણી લેશો કે ફજેત કરનારી સજા કોના પર ઉતરે છે, કોણ બેઇજ્જત થાય છે અને જૂઠો કોણ છે. ને તમે રાહ જોતા રહો, વાટ જોવો, બેશક હું પણ તમારી સાથે વાટ જોઉં છું. نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين. અને જ્યારે અમારો હુકમ આવ્યો ત્યારે શોએબને તથા જે લોકો સાથે ઈમાન લાવ્યા હતા તેમને અમારી દયાથી બચાવી લીધા, અને ઝુલમગારોને એક ભયંકર કિકિયારીએ ભયંકર મોટા અવાજે આવી પકડ્યા, જેથી તેઓ પોતાના ઘરોમાં થાંભલા બની રહી ગયા. જાણે તેઓ તે જમીનમાં કદી વસ્યા જ ન હતા ક્યારે રહ્યા જ ન હતા. જાણી લો કે મદ્યનવાળાઓ દૂધકારીને તરછોડી કાઢવામાં આવ્યા, જેવા કે સમુદવાળા કાઢવામાં આવ્યા હતા. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين. نبيشك أموه موسى نے اماری نشانیو تتھا کھلی دلیل ساتھ مکلیا ہتا. إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد. فرعون تتھا تینا سردارو طرف પણ તે દરેક તે બધાઓ ફિરૌનના હુકમનું પાલન કર્યું. જો કે ફિરૌનનો હુકમ સીધા રસ્તે લઈ જનારો ન હતો. કયામતના દિવસે ફિરૌન પોતાની કૌમની આગળ આગળ ચાલશે અને તે બધાઓને જહન્નમ તરફ લાવી મૂકશે, અને તે બુરા ઉતારાની જગ્યા હશે કે જ્યાં તેઓ ઉતરશે. અને આ જગતમાં, આ દુનિયામાં તેમની પાછળ લાનતને ફિટકાર લગાડી દેવામાં આવી છે, ને કયામતના દિવસે પણ આ કેવી બુરી હશે તે ભેટ, તે તોફો કે જે તેમને આપવામાં આવશે. અહીં રસૂલ, અગાઉ થઈ ગયેલી વસ્તીઓની આ કેટલીક કહાનીઓ છે, કેટલાક વૃતાંત છે જે અમે તને બયાન કરી રહ્યા છીએ. તેઓમાંથીની કેટલીક વસ્તીઓ હજી કાયમ છે, બાકી છે, અને કેટલીક જમીન દોષ થઈ ગઈ છે. فما أغنت عنهم آلهتهم التي يدعون من دون الله من شيء لما جاء أمر ربك وما زادوهم غير تتبيب. અને અમોએ તેમના ઉપર જુલમ કર્યો ન હતો, બલકે તેઓએ પંડે ખુદ જ પોતાના જીવ ઉપર, પોતાના નફ્સ ઉપર જુલમ તોડ્યો હતો. પછી જ્યારે તારા પાલનહારની સજાનો હુકમ આવ્યો, ત્યારે તેમના તે માબૂદો, તે ખુદાઓ કે જેમને તેઓ અલ્લાહને છોડીને પોકાર્યા કરતા હતા, તેમના કાંઈ જ કામમાં ન આવ્યા, અને તેઓએ તેમના નાશ થવામાં, નાબૂદ થવામાં વધારો જ કર્યો. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد. ને અય રસૂલ, તારા પાલનહારની પકડ એવી જ હોય છે જ્યારે તે વસ્તીઓની તેમની જુલમગાર હાલતમાં ધરપકડ કરે છે. બેશક તેની પકડ દુઃખદાયક ને સખત છે. બેશક આમાં તેઓ માટે નિશાની છે કે જેઓ આખેરતની સજાથી બીવે છે. મર્યા પછી ફરી પાછા જીવતા કરીને જે સજા આપવામાં આવશે તે આખેરતની સજાથી બીવે છે. એ જ દિવસ બધા માણસોના ભેગા થવાનો હશે, ને એ જ તે દિવસ છે કે જ્યારે બધા હાજર કરવામાં આવશે. અને કયામતના દિવસને અમે સિર્ફ એક નક્કી કરેલા, ઠરાવેલા વખત સુધી મુલતવી ને મોકૂફ રાખીએ છીએ. يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد. જ્યારે તે દિવસ આવી પહોંચશે ત્યારે તે દિવસે કોઈ વ્યક્તિ તેની રજા વગર વાત કરી શકશે નહીં, અલ્લાહની રજા વગર વાત નહીં કરી શકે. પછી તેમનામાં કોઈ બદનસીબ હશે. જ્યારે કોઈ નસીબદાર ભાગ્યશાળી તે લોકો કે જેઓ બદનસીબ હશે, બદબખ્ત હશે, તેઓ જહન્નમમાં જઈ પડશે, જેમાં તેઓ માટે સિર્ફ નિશાસા મારવાનું અને હાય હાય કરવાનું હશે. જ્યાં સુધી આસમાન તથા જમીન બાકી રહેશે તેઓ તેમાં જ રહેશે, સિવાય કે તારા પાલનહારને કાંઈ બીજું જ મંજૂર હોય. બેશક તારો પાલનહાર જે કાંઈ ચાહે છે તે કરીને જ રહે છે. અને રહ્યા તે લોકો કે જે ભાગ્યશાળી હશે તો તેઓ જન્નતમાં જશે. જ્યાં સુધી આસમાનો તથા જમીન કાયમ રહેશે, બાકી રહેશે, ત્યાં સુધી તેઓ તેમાં જ રહેશે, સિવાય કે તારા પાલનહારને કોઈ બીજી બહેતરી મંજૂર હોય. આ એક એવી બક્ષિશ હશે, એવી અતા હશે જે ક્યારે પણ ખતમ થનારી નથી. ما يعبدون إلا كما يعبد آباؤهم من قبل وإنا لموفوهم نصيبهم غير منقوص. માટે તેઓ જે વસ્તુઓની પૂજા કરે છે તેમની બાબતે તું કોઈ પણ રીતની શંકામાં પડતો નહીં. તેઓ સિર્ફ તેમની જ પૂજા કરે છે કે જેમની પૂજા પહેલા તેમના બાપ દાદા કરતા હતા, ને બેશક અમે તેમની સજાનો ભાગ ઓછો કર્યા વગર પૂરેપૂરો તેમને આપીશું. ولولا كلمة سبقت من ربك لقضي بينهم وإنهم لفي شك منه مريب. અને સાચે જ અમોએ મૂસાને કિતાબ આપી હતી, પછી તેમાં મતભેદને ઇખ્તલાફ કરવામાં આવ્યો, ને જો તારા પાલનહારની મોહલત વિશેનો, મોકા વિશેનો બોલ પહેલાથી નીકળી ચૂક્યો ન હોત તો તેમની વચ્ચે ક્યારનોય ફેંસલો થઈ ગયો હોત. ને બેશક તે લોકો કુરાનની બાબતે મૂંઝવણમાં નાખનારી શંકામાં પડેલા છે. ને બેશક તેઓમાંથી દરેકને તારો પાલનહાર તેમના કર્મોનો, તેમના અમલોનો પૂરેપૂરો બદલો આપશે જ. બેશક જે અમલ, જે કામો તેઓ કરે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે, જાણકાર છે. فاستقم كما امرت ومن تاب معك ولا تطغوا انه بما تعملون بصير. માટે એ રસૂલ જેવો તને હુકમ આપવામાં આવ્યો છે તે મુજબ તમે પોતે તથા જેવો પસ્તાવો કરીને યાની કે પહેલા મૂર્તિ પૂજા અને નાસ્તિકપણા માટે હતા તેમાંથી પસ્તાવો કરીને તારી સાથે થયા છે અડગ રહો દ્રઢ રહો મજબૂત રહો ને એ લોકો વાંકાપણું ન કરો ઉદ્ધત ન બનો જે કાંઈ તમે કરો છો તે બેશક અલ્લાહ દેખે છે ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله من أولياء ثم لا تنصرون ને એ મુસલમાનો જે લોકો જુલ્મ કરે છે તેમના તરફ વળો નહીં નહીતર આગ તમને અડકશે ને અલ્લાહ સિવાય તમારો કોઈ તરફદાર થશે નહીં હિમાયતી થશે નહીં પછી તમને મદદ પણ કરવામાં આવશે નહીં وأقم الصلاة طرفي النهار وزلفا من الليل إن الحسنات يذهبن السيئات ને એ રસૂલ દિવસના બે ભાગોમાં તથા રાત્રિની શરૂઆતમાં નમાઝ પઢ્યા કર બેશક નેકીઓ બદીઓને મારી ભગાવે છે શિખામણ હાસિલ કરનારાઓ નસીહત લેનારાઓ માટે આ એક ઉમદા નસીહત અને શિખામણ છે وَاصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ અને સબ્ર કર ધીરજ રાખ કારણ કે બેશક અલ્લાહ સારા કામો કરનારાઓનો બદલો નકામો જવા દેતો નથી فلولا كان من القرون من قبلكم أولو بقية ينهون عن الفساد في الأرض إلا قليلا ممن أنجينا منهم واتبع الذين ظلموا ما أترفوا فيه وكانوا مجرمين તમારી અગાઉની પેઢીઓમાં એવા અક્કલમંદો એવા બુદ્ધિશાળીઓ ઘણા કેમ ન થયા કે જેઓ જુલમગારોને જમીનમાં ફસાદ કરતા અટકાવે તેઓમાંથીના ગણતરીના થોડાક માણસો એવા જરૂર હતા કે જેમને અમોએ સજામાંથી બચાવ્યા અને ઝાલિમો જે સુખના સાધનો તેમને આપવામાં આવ્યા હતા તેમની પાછળ પડી ગયા અને તેઓ દોષિત હતા ભૂલવાળા હતા وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ الْقُرَى بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ અને તારા પાલનહારનું એક કામ નથી કે જુલ્મ કરીને વસ્તીઓનો નાશ કરી નાખે એવી હાલતમાં કે તેના રહેવાસીઓ સાલે હોય નેકોકાર હોય ولو شاء ربك لجعل الناس أمة واحدة ولا يزالون مختلفين إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من الجنة والناس أجمعين نعي رسول અગર તારો પાલનહાર ચાહતે તો બધા માણસોને એક જ ઉમ્મતના બનાવી દેતે એક જ પંથના બનાવી દેતે પણ તેઓ મતભેદને ઇખ્તલાફ તો કર્યા જ કરશે સિવાય કે જેમના પર તારા પાલનહારે દયા કરી હોય અને એ જ માટે યાની કે એ જ મતભેદ માટે તેમને પેદા કર્યા છે અને આખરે તારા પાલનહારનો આ કોલ આ બોલ પૂરો થયો કે હું જહન્નમને બધા નાફરમાન જિન્નાત તથા ઇન્સાનો થકી જરૂર ભરી નાખીશ. وجاءك في هذه الحق وموعظة وذكرى للمؤمنين. અને અમે આગલા રસૂલોની ખબર માંથીની દરેક ખબર તને એ માટે બયાન કરીએ છીએ કે તે થકી તારું મન મજબૂત બનાવી દઈએ. અને વળી એ કિસ્સાઓના બયાનથી તારા સુધી હક અને સત્ય પહોંચ્યું છે અને તેમાં મોમિનો માટે ચેતવણી તથા શિખામણ છે. ને જે લોકો ઈમાન લાવ્યા નથી તેમને એ રસૂલ કહી દે કે તમે તમારી જગ્યાએ કામ કરીએ જાઓ, યાની કે તમારી જગ્યાએ મરજીમાં આવે તે કામ કરીએ જાઓ. સાચે જ અમે પણ અમારી જગ્યાએ કાંઈ કરીએ છીએ. અને નતીજાની રિઝલ્ટની તમે વાટ જોયા કરો, બેશક અમે પણ વાટ જોનારા છીએ. અને આસમાનો તથા જમીનની બધી છુપી વાતો અલ્લાહ સાથે સંબંધ ધરાવે છે, ને દરેક મામલો તેની તરફ રજૂ કરવામાં આવશે, તેની સામે પેશ કરવામાં આવશે. માટે તું તેની જ ઈબાદત કર અને તેના પર જ ભરોસો રાખ. અને જે કાંઈ તમે કરો છો તેનાથી તમારો પાલનહાર અજાણ નથી.